શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 18મો અધ્યાય વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, જો ગૃહસ્થી મનુષ્ય વાનપ્રસ્થામાં જવા ઈચ્છે તો પોતાની પત્ની પુત્રોને સોંપી દે અથવા પોતાની સાથે જ રાખી શાંત અને જીતેન્દ્રિય થઈ આયુષ્યનો ત્રીજો ભાગ વનમાં જ રહી વ્યતીત કરે. તેણે વનના પવિત્ર કંદમૂળ અને ફળોથી જ શરીર નિર્વાહ કરવો જોઈએ. વસ્ત્રોને બદલે વૃક્ષોની છાલ પહેરે અને ઘાસ પાંદડા અને મૃગ ચર્મથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લે. કેશ, રોમ, નખ અને મૂછ દાઢી વગેરે શરીરના મળ દૂર ન કરે. દાંતણ ન કરે, જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી પર જ સૂઈ જાય. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તાપવું, વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી, શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબ્યો રહે, આ પ્રમાણે કઠોર તપ કરે. અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા કુદરતી રીતે પાકેલા કંદ મૂળ ફળથી જ પોતાનો નિર્વાહ કરે. કેટલાક ધાન્યોને ખાંડવા કૂટવાની જરૂર જણાય તો ખાંડણીયામાં ખાંડી અથવા પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંતથી જ ચાવીને ખાઈ લેવા. દેશ, કાળ અને શારીરિક સામર્થ્યને જોતા ઉદર પૂર્તિની તમામ સામગ્રી પોતે જ લઈ આવે, બીજાનું લાવેલું કામમાં ન લે. અર્થાત મુનિ એ વાતને જાણીને કે કયો પદાર્થ ક્યાંથી લાવવો જોઈએ, ક્યાં સમયે લાવવો જોઈએ અને ક્યાં ક્યાં પદાર્થો પોતાને અનુકૂળ છે, પોતે જ તાજા તાજા કંદમૂળ ફળ વગેરેનો સંગ્રહ કરે. દેશ કાલને ન જાણનારા અન્ય લોકો દ્વારા લાવેલા અથવા ઋતુ વિનાના સંગ્રહિત કરેલા પદાર્થોના સેવનથી વ્યાધિ શારીરિક રોગ થાય છે અને તેથી તપમાં વિઘ્ન આવવાની આશંકા રહે છે. વાનપ્રસ્થી પુરુષે વનમાં પાકતા ધાન્ય વગેરેથી ચરુ, પુરુડાંશ વગેરે હવિષ્યાન તૈયાર કરવા, આ વન્ય સામગ્રીથી જ સમય અનુસાર અગ્રયણ ઇષ્ટી વગેરે વૈદિક યજ્ઞ એટલે કે કર્મ કરવા, પશુ બલિથી મારું યજન ક્યારેય કરવું નહીં. વાનપ્રસ્થી પુરુષ વેદ વિહિત અગ્નિહોત્ર આદિ અમાસ, પૂર્ણિમા અને ચતુર્માસ વગેરેમાં જે યજ્ઞ યાગાદિનું શાસ્ત્રમાં વિધાન છે તેવું પૂર્વે ગૃહસ્થશ્રમમાં કરતો હતો તે પ્રમાણે કરતો રહીને તે દ્વારા મારું યજન કરે. આ પ્રમાણે તપનું આચરણ કરતા કરતા મુનિનું શરીર જ્યારે કાષ્ટવત્ત થઈ જાય છે ત્યારે તે તપોમૂર્તિ મારી આરાધનાના ફળ સ્વરૂપે ઋષિઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે, અર્થાત મહર્લોકમાં થઈને પછી મારા લોકમાં જાય છે. પ્રિય ઉદ્ધવ, જે પુરુષ અપાર કષ્ટ સહીને મોક્ષદાયી આ મહાન તપ સ્વર્ગ, બ્રહ્મલોક વગેરે શુલ્લક ફળોની પ્રાપ્તિ માટે કરે છે તેનાથી વધીને મૂઢ બીજો કોણ હશે? તેથી તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ. પ્રિય ઉદ્ધવ, વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમને અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ બની જાય, વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાંપવા લાગે ત્યારે યજ્ઞાગ્નિને ભાવના દ્વારા પોતાના અંતઃકરણમાં આરોપિત કરી લે અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. આ વિધાન જે લોકો વિરક્ત નથી તેમના માટે છે. કર્મોના ફળ સ્વરૂપ જે લોક પ્રાપ્ત થાય છે તે બધા નરકો જેવા જ દુઃખદાયી છે. આવો જો પૂર્ણ વૈરાગ્ય થઈ જાય તો વિધિપૂર્વક અગ્નિઓનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લે. જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છે તો તેણે પ્રથમ વેદ વિધિ પ્રમાણે 8 પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજપત્ય યજ્ઞથી મારું યજન કરવું, ત્યાર પછી પોતાનું સર્વસ્વ ઋત્વિજને અર્પણ કરી દે, યજ્ઞાગ્નિઓને પોતાના પ્રાણોમાં લીન કરી દે, અને પછી કોઈ પણ સ્થાન પદાર્થ અને વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે. ઉદ્ધવજી, જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લે છે ત્યારે દેવતાઓ સ્ત્રી પુત્રો સગા સંબંધીઓના રૂપમાં આવીને વિઘ્ન ઉભું કરે છે. દેવતાઓ એવું વિચારે છે કે અરે આ તો અમારા લોકોની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે, અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો કટકો વેંટાડી દે જેનાથી લંગોટી ઢંકાઈ જાય. તેણે સર્વ કાંઈ છોડી દીધું છે તેથી કોઈ આપત્તિ ન આવે તો તે આશ્રમોચિત દંડ અને કમંડળ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પોતાની પાસે ન રાખે. ચાલતી વેળા કોઈ જીવ પગ નીચે દબાઈ જાય નહીં તેનું ધ્યાન રાખીને ચાલે. પાણીને કપડાથી ગાળીને પીએ. સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે. મનને જે પવિત્ર લાગે એવું તેવું આચરણ કરે. વાણી માટે મૌન, શરીર માટે નિશ્રેષ્ઠ સ્થિતિ અને મન માટે પ્રાણાયામ દંડ છે. જેની પાસે આ ત્રણેય દંડ નથી તે માત્ર વાંસનો દંડ ધારણ કરવાથી દંડી સ્વામી થઈ જતો નથી. સંન્યાસીએ નિંદિત અથવા પતિતોને છોડીને ચારેય વર્ણની ભિક્ષા લેવી. પૂર્વ નિર્ધારિત કરેલા ન હોય એવા માત્ર 7 ઘરેથી ભિક્ષા લેવી. ભિક્ષામાં જે મળી જાય તેટલાથી સંતોષ માનવો. આ પ્રમાણે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળાશય પર જઈ ત્યાં હાથ પગ ધોઈને જળ દ્વારા ભિક્ષાનું પ્રોક્ષણ કરીને પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કાંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું. બીજા સમય માટે બચાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી પણ ન દેવું. સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત ન થવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું, અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વત્ર સમાન રૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવું. સંન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. તેનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય છે. તે પોતાને મારાથી અભિન્ન, અદ્વિતીય અને અખંડ રૂપે હોવાનું માને. તે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે તથા તપ તથા નિશ્ચય કરે કે ઇન્દ્રિયોનું વિષયો માટે ચંચળ થવું એ જ બંધન છે અને તેમનો સંયમ એ જ મોક્ષ છે. તેથી સંન્યાસીએ મન અને બધી 5 ઇન્દ્રિયોને જીતી લેવી, ભોગોની તુચ્છતા સમજીને તેમને તરફથી સર્વથા મોઢું ફેરવી લેવું અને પોતાના અંતરાત્મા જ આનંદનો અનુભવ કરવો, અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરવો. આ પ્રમાણે તે મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી પર વિચરતો રહે. પવિત્ર દેશ, નદી, પર્વતો, વન અને આશ્રમો સંપૂર્ણ જગતમાં ક્યાંય મમતા જોડ્યા વિના ફરતો રહે. માત્ર ભિક્ષા માટે જ નગર, ગામ અને ગોપાલોની વસ્તીમાં જાય. ભિક્ષા પણ ઘણું કરીને વાનપ્રસ્થ આશ્રમોમાંથી જ ગ્રહણ કરે, કારણ કે વાનપ્રસ્થીઓનું અન્ન સિલોંચ પદ્ધતિથી આણેલું ખેતરમાં પડી રહેલું હોય તે વીણીને લાવેલું હોવાથી પવિત્ર હોય છે. આવું અન્ન ખાવાથી મોહ તુરત દૂર થઈ જાય છે અને અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. વિચારક સંન્યાસી દ્રશ્યમાન જગતને ક્યારેય સત્ય સમજતો નથી, કારણ કે તે તો પ્રત્યક્ષ નાશવાન છે. ક્યાંય આસક્તિમાં ન ફસાય, કંઈ પણ કરવાની ઈચ્છાને પણ ત્યાગ કરે. સંન્યાસીએ વિચારવું જોઈએ કે આત્મામાં જે મન, વાણી અને પ્રાણોનો સંઘાતરૂપ આ જગત છે તે નિતાંત માયા જ છે. આ તર્ક દ્વારા તેનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને ક્યારેય તેનું સ્મરણ ન કરે. જ્ઞાનનિષ્ઠ વિરક્ત સંન્યાસી અથવા મારો ભક્ત અથવા જેને મોક્ષ સહિત કશી જ અપેક્ષા નથી એવા જ્ઞાનીએ આશ્રમોને ઓળખાવનારા શિખા સૂત્ર દંડ કમંડળ ઉપવીત વગેરે કોઈ પણ ચિહ્નોવાળા આશ્રમોને ત્યજી દઈ વિધિ નિષેધથી પર થઈ યથા યોગ્ય ધર્મનું પાલન કરી સ્વચ્છંદ વિચરણ કરવું. તે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે, વિવેકી હોવા છતાં જળવત રહે, વિદ્વાન હોવા છતાં ઉન્મત્તની જેમ બોલે અને સમસ્ત વેદ વિધાનોનો અજ્ઞાતા હોવા છતાં પણ પશુવૃત્તિથી અર્થાત અચોક્કસ આચાર કરવાવાળાઓની જેમ વર્તન કરે. તે વેદોના કર્મકાંડ વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે, પાખંડથી દૂર રહે, તર્ક વિતર્કથી અળગો રહે અને જ્યાં શુષ્ક વાદ વિવાદ થતો હોય ત્યાં કોઈનો પક્ષ ન લે. તે એટલો ધૈર્યવાન હોય કે તેના ચિત્તમાં કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ ન થાય અને તે પોતે પણ કોઈ પ્રાણીને ઉદ્વિગ્ન ન કરે, તેની કોઈ નિંદા કરે તો પ્રસન્નતાથી સહી લે, કોઈનું અપમાન ન કરે. પ્રિય ઉદ્ધવ, આ શરીર માટે પશુની જેમ કોઈનાથી વેર ન કરે, જેમ એક જ ચંદ્રમા જળથી ભરેલા વિભિન્ન પાત્રોમાં અલગ અલગ દેખાય છે, જેમ એક જ ચંદ્રમા જળથી ભરેલા વિભિન્ન પાત્રોમાં અલગ અલગ દેખાય છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આપણામાં પણ સ્થિત છે. બધાનો આત્મા તો એક જ છે, બધા પ્રાણીઓના શરીર પણ એક સમાન મહાપંચભૂતોથી બનેલા છે, તેથી તેમાં પંચભૂત પણ એક જ છે. આવી સ્થિતિમાં કોઈની સાથે વેર વિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે. પ્રિય ઉદ્ધવ, સંન્યાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે તો તેણે દુઃખી થવું ન જોઈએ, અને જો મળી જાય તો રાજી પણ થવું ન જોઈએ. તેણે ધૈર્ય રાખવું જોઈએ, ભોજન મળવું કે ન મળવું બંને પ્રારબ્ધનો ખેલ છે. ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને તે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણોની રક્ષા થાય છે. પ્રાણ હશે તો જ તત્વનો વિચાર થાય છે અને તત્વ વિચારથી તત્વજ્ઞાન થાય છે અને તેનાથી મુક્તિ મળે છે. સંન્યાસીએ પ્રારબ્ધ પ્રમાણે સારી અથવા નરસી જેવી પણ ભિક્ષા મળે તેનાથી ઉદર પોષણ કરી લેવું, વસ્ત્ર અને પથારી પણ જેવી મળે તેનાથી કામ ચલાવી લેવું, તેમાં સારા ખોટાનો ભાવ ન લાવવો, શૌચ આચમન અને સ્નાન આ કરવા જોઈએ એવા વિધિ વાક્યનો આધાર જ્ઞાની પુરુષ ન લે, એ જ પ્રમાણે અન્ય નિયમોને પણ વિધિ વાક્ય સમજીને ન કરે, બલકે લીલાની જેમ કરે, જેમ હું ઈશ્વર બધા કર્મો લીલાની જેમ કરું છું. જ્ઞાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે, તેથી ભગવાન છે કે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને થતી નથી. શરીર છૂટે તે પહેલા જો ક્યારેય શારીરિક પીડાને કારણે તેને ભેદની પ્રતીતિ થઈ જાય, થઈ પણ જાય તો પણ તે કાયમ રહેતી નથી અને તે જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એક રૂપ થઈ જાય છે. ઉદ્ધવજી, જીતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષય ભોગોનું ફળ દુઃખ જ દુઃખ છે, ત્યારે તે તેમાંથી વિરક્ત થઈ જાય છે. પણ જો તે મારી પ્રાપ્તિના સાધન ન જાણતો હોય તો ભગવ ચિંતનમાં તન્મય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ ગ્રહણ કરે. તેણે ગુરુની દ્રઢ ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી અને તેમનામાં દોષ બુદ્ધિ ન કરવી. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્મા રૂપ માની તેમની સેવા કરવી. પરંતુ જેણે પાંચ ઇન્દ્રિયો અને મનના છ ઉપર વિજય મેળવ્યો નથી, જેનો ઇન્દ્રિય રૂપી ઘોડા અને બુદ્ધિરૂપી સારથી ભટકી ગયેલા છે, જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન વૈરાગ્ય, તે ભલે ને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સંન્યાસ ધર્મનો નાશ કરી રહ્યો છે અને પોતાના હૃદયમાં રહેલા મને છેતરવાની કોશિશ કરે છે. કારણ કે હજી તે માત્ર વેશધારી સંન્યાસીની વાસનાઓ ક્ષીણ થઈ નથી, તેથી તે આ લોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થઈ જાય છે. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા. વાનપ્રસ્થાનો મુખ્ય ધર્મ છે તપ અને ભગવદ્ ભાવ. ગૃહસ્થનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ યજ્ઞ યાગ તથા બ્રહ્મચારીનો મુખ્ય ધર્મ છે ગુરુ સેવા. ગૃહસ્થ પણ માત્ર ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સહવાસ કરે, તેના માટે પણ બ્રહ્મચર્ય તપ શૌચ સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવે મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ. જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે અને જે સગળા પ્રાણીઓમાં મને જુએ છે તેને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું. નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ગૃહસ્થ પોતાના ધર્મપાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા ઐશ્વર્યને મારા સ્વરૂપને જાણી લે છે અને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને શીઘ્ર મને પ્રાપ્ત કરી લે છે. આ સદાચાર રૂપી વર્ણાશ્રમીઓનો આચાર રૂપ ધર્મ મેં તમને કહ્યું, જે આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈ મને જ અર્પણ કરીને પાળવામાં આવે તો તે મોક્ષદાયી બને છે. હે મહાત્મા ઉદ્ધવજી, તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો અને એ જણાવી દીધું કે પોતાના ધર્મનું પાલન કરનાર ભક્ત મારા પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે અષ્ટાદશો અધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.